ભક્તિવર્ધિની અને સાધન પ્રકરણનું સંકલન કરીને કહ્યું છે, એટલે આમ તો મહાપ્રભુજી દ્વારા કહેલો છે. હરૌ ચિત્તમ, પ્રભુમાં વાંચન કીર્તન જે કંઈ હોય તે પ્રભુમાં ચિત્ત રાખીને જ, એટલે પ્રભુને ભૂલવા નહીં, બીજની દૃઢતા માટે આ ઘણું આવશ્યક છે. એના માટે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, સુંદર વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતે સદા, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. ત્રીજો ઉપાય કે જે અવ્યાવૃત નથી રહી શકતો, એટલે પૂર્ણરૂપથી ભગવદ્ ભક્તિ ને અનુકૂળ ન હોય એવી ક્રિયાઓને છોડી નથી શકતો, એટલે લૌકિક વૈદિક અન્ય કાર્યોને કરવા જ પડે છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે, તેવી સ્થિતિમાં પણ એ જે કરી શકે એ તો કરે, એટલે વ્યાવૃત્ત હોવા છતાં પણ જો સ્વરૂપ સેવા શક્ય નથી બનતી તો એ શ્રવણ કીર્તન રૂપી જે સાધનો છે એને અનુસરે. વ્યાવૃત્ત છે એટલે એ વાત બહુ સ્પષ્ટ છે કે ત્યાગ કરવા પણ સમર્થ નથી, એટલે પહેલો ઉપાય એને લાગુ નહીં પડે કે ત્યાગાત શ્રવણ કીર્તનાત. ઘરમાં રહીને પણ હવે એને, પરિવારમાં રહીને, સમાજમાં રહીને, નોકરી ધંધા કરતાં કરતાં એના પાસે જે ઉપલબ્ધ છે એનો એ પ્રભુમાં વિનિયોગ કરે. એ જો દેહેન્દ્રિયનો નથી કરી શકતો તો વાણી છે, કર્ણ છે, બુદ્ધિ છે, એનો ઉપયોગ કરીને પણ પ્રભુમાં પોતાના ચિત્તને લગાવી રાખી શકે. એમાં આ જે પ્રશ્ન આવ્યો કે પારુલે જે વાત કહી હતી કે એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયેત, આ પક્ષ શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં બતાવ્યો છે. ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજી એવું એન્ટિસિપેટ કરી રહ્યા છે કે અવ્યાવ્રત એ કે જેને એકદમ પૂર્ણતઃ જે બધી પ્રવૃત્તિથી સ્થગિત કરીને પ્રભુપરાયણ રહેવા ઈચ્છી રહ્યો છે એવો વ્યક્તિ, અને વ્યાવ્રત કહેતા એવો કે જેના માટે સેવા ઘરમાં શક્ય જ નથી એવી વ્યક્તિ, પણ એવો મોટો વર્ગ છે કે જેના અંદર પૂર્ણતઃ વ્યાવ્રત નથી હોતા કે પૂર્ણતઃ અવ્યાવ્રત નથી હોતા, વચ્ચેનો વર્ગ છે. એના માટે શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં કહ્યું છે કે યદી પૂર્ણ સેવામય જીવન નથી જીવી શકતા તો જેટલો સમય મળે છે એક સમય સેવા કરીને પણ આપણે આપણા દેહેન્દ્રિયને કૃતાર્થ કરી શકીએ છીએ. આપણો પરિવાર છે તો જે વ્યક્તિ છે કમાવા જાય છે એ જેટલી સેવા પ્રભુની કરી શકે એટલું કરીને જાય, પછી પરિવારજન સેવા પરાયણ થાય. તો આ રાતનો જે સામૂહિક સેવાનો પ્રકાર છે પારિવારિક, એ તો ઘણી રીતે શક્ય બને પૂરું વાતાવરણ હોય ઘર પરિવારમાં. તો એ દૃષ્ટિથી અહીંયા આપણે કહીએ છીએ કે વ્યાવૃત્ત જે છે એનાથી જેટલું શક્ય બને એટલું કરવું, સેવા શક્ય હોય તો એટલી કરે, શ્રવણ કીર્તન પણ કરે. તો આ ત્રીજો ઉપાય છે. એના પછી ભક્તિની વધતી જતી અવસ્થાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરે છે. મુખ્ય રૂપથી આ ત્રણ ઉપાયો ભક્તિવૃદ્ધિના બતાવ્યા. આ ઉપાયને જે અનુસરે છે એને ઉત્તરોત્તર એની ભક્તિ વધે છે. એ અવસ્થાઓના નામ શ્રી મહાપ્રભુજી આપ્યા છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન. પ્રેમ પહેલાંની કોઈ અવસ્થા હોય છે, કોઈ કહી શકશો? રુચિ. રુચિ, પ્રેમાશક્તિ અને વ્યસન આ અવસ્થાઓ છે. અને એ અવસ્થાને શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગમાં છે એને કેમ ખબર પડે કે હું કેટલી મારી ભક્તિ વધી છે અથવા પ્રભુએ મારા ઉપર કેટલી કૃપા કરી છે? એટલે પ્રત્યેક અવસ્થાના કોઈક લક્ષણો આપ્યા છે. તો પ્રેમ પ્રભુમાં થયો ક્યારે કહેવાય, કેમ જાણી શકાય? હા નારાયણભાઈ, સ્નેહાદ રાગ વિનાશસ્યાત. તો પ્રભુ સિવાય અન્ય પદાર્થો વિષયોમાંથી આપણી આસક્તિ રાગ છૂટી જાય તો પ્રેમ થયો કહેવાય. આસક્તિ થઈ ક્યારે કહેવાય? હા બેન, નહીં નહીં, હા એ તો બરોબર જ છે, એમાં તો ના ના પાડી શકાય. પ્રભુ વિના રહી જ ન શકાય એને આસક્તિ કહેવાય. અચ્છા, હા એ તો બરોબર, એનો અર્થ સમજાવો. ઘરમાંથી રુચિ ઓછી થઈ જાય, ઉઠી જાય, અને આત્મીયોના એમાં અનાત્મતાની ભાવના, અનાત્મીયપણું લાગે. આસક્ત્યાસ્યાદ ગ્રહા રુચિ ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે. એટલે જે વખતે ભક્તને ભગવત સેવામાં પ્રતિબંધક હોય એવા પરિવારજનો કે વ્યવહારો કે ચીજવસ્તુઓમાંથી પોતાનો રાગનો વિનાશ થઈ જાય, પ્રતિબંધક છે એની બાધકતાનો અનુભવ થાય, એમના અંદર અનાત્મીયપણું લાગે, આ મારા નથી, અથવા પ્રભુમાં મારી આસક્તિને હટાવનારા છે એવો બોધ થાય છે, તો આ એની લાગણી છે એ સમજાવે છે કે એને પ્રભુમાં આવે પ્રેમથી આગળ વધીને આસક્તિ થઈ છે. અને વ્યસનાવસ્થા કેવી રીતે સમજી શકાય? નરેન્દ્રભાઈ કહે છે કે જ્યારે કૃતાર્થતા ત્યારે વ્યસનાવસ્થા કહેવાય. આ કંઈ સમજાયું નહીં. જ્યારે જે વસ્તુ વગર ચાલે નહીં, ઠાકોરજી વગર ચાલે જ નહીં, ત્યારે વ્યસન અવસ્થા. વ્યસન આપણે એને કહીએ કે જેના વિના આપણે રહી ન શકીએ, તો એ વ્યસન છે. પ્રભુ વિના જ ક્ષણવાર પણ રહી ન શકે એવી અવસ્થા જ્યારે થાય ત્યારે વ્યસન થયું કહેવાય. આવા જવાબ ના આપો નહીં તો મુશ્કેલ થઈ જશે. પોલિટિકલ આન્સર છે બધા. અચ્છા, વ્યસન આગળ જઈને શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તાદૃશ્યાપિ સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. વ્યસન અવસ્થા ઉપર જે પહોંચેલો છે એને હવે ઘરમાં રહેવું ખતરનાક છે, એટલે એણે ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જવું જોઈએ. તો આને ગ્રહત્યાગ શા માટે બતાવી રહ્યા છે? હા, જ્વર ચડી ગયો. હા, બહુ સુંદર. બહુ સુંદર બેન ગજન ધાવાનું દ્રષ્ટાંત આપે છે. અક્કાજી પાન લેવા માટે મોકલ્યા અને ત્યાં વિરહથી બેહોશ થઈ ગયા, તો એમનું વ્યસન છે. મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન એ છે કે એને મહાપ્રભુજી ઘર છોડવાનું શા માટે કહી રહ્યા છે? હા, સુખભાઈ. બરોબર છે. વ્યસનવસ્થા જેને પ્રાપ્ત થઈ છે એ જો પોતાના ઘરમાં રહેશે તો એનો ભાવ જે પ્રાપ્ત થયો છે એ ભાવમાં કોઈક જાતની હાનિ આવશે, કેમ કે આ એ અવસ્થામાં વ્યસન પ્રાપ્ત થયેલાની વાત છે કે જેણે ભગવત સેવાના બલથી વ્યસન અવસ્થા નથી પ્રાપ્ત કરી, શ્રવણ કીર્તનથી વિરહથી પોતાના ભાવને વ્યસન સુધી વધાર્યું છે. કેમ કે જો પ્રભુ ઘરમાં બિરાજે છે તો એ ઘર તો સાક્ષાત વ્રજરૂપ છે, નંદાલય વૈકુંઠ સ્વરૂપ છે, એવા ઘરને છોડવું તો પાપ છે. એટલે એવા વ્યક્તિ માટે ગ્રહ ત્યાગની વાત નથી, પણ ભગવત સેવાના અનુકૂળ જે ઘર નથી, જેમાં ભગવાન બિરાજતા નથી, એવો વ્યક્તિએ જેણે પોતાના વિરહને વધારીને ભગવદ્ વ્યસન કેળવ્યું છે એ જો સતત ઘરમાં રહેશે તો એના ભાવની હાનિ થઈ શકે છે. કેમ કે ક્ષણવારમાં કોઈ પણ એની આસક્તિ બદલાઈ જાય, એના અંદર કોઈક એવો ભાવ પ્રગટ થઈ જાય અને બહિર્મુખતા આવી જાય, તો એટલે ભાવમાંથી એને ભ્રષ્ટ થશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તાદૃશ્યાપિ સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. સતત એને ઘરમાં રહેવું મુશ્કેલ છે. માઇકમાં જો. ગજન ધાવન સેવા કરતા હતા તો પણ એમને ઘર છોડવાની આજ્ઞા આપી ને કે મહાપ્રભુજીને ત્યાં પધરાવી દો? એ ઠાકોરજીએ જ કીધું ને, નવનીતપ્રિય જ આજ્ઞા કરી, કેમ કે એમને પોતાનું દેહાનુસંધાન રહેતું ન હતું. એટલી વ્યસન અવસ્થા સેવાવાળાને થઈ જાય કે દેહાનુસંધાન પણ ના રહે, તો એમને ગ્રહ ત્યાગ કરવો. ગ્રહ ત્યાગ એમણે ક્યાં કર્યો? તો મહાપ્રભુજીના ઘરમાં સદસ્ય તરીકે રહી ગયા હતા. ગ્રહ ત્યાગ, જ્યારે ગ્રહ ત્યાગની વાત છે ત્યારે ભક્તિમાર્ગીય સંન્યાસની વાત છે, જે સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. આ ગ્રહ ત્યાગ છે જ નહીં. એક ઘરમાંથી બીજા ઘરમાં જવું એ કોઈ ગ્રહ ત્યાગ થોડો છે? એ ગ્રહ ત્યાગ નથી. હા, જે ગુણગાન કેવલથી, સેવા નહીં પરંતુ કેવલ શ્રવણ કીર્તન સ્મરણથી પોતાના ભાવને વિરહથી પ્રભુમાં વ્યસન પ્રાપ્ત કર્યું છે, એના માટે એ વાત કહેવામાં આવી છે કે હવે જો સતત ત્યાં રહેશે તો બને કે ફરી પાછો એનો ભાવ ઓસરી જાય. તે પછી આ સ્પષ્ટ થઈ ગયું ને બધાને? તે પછી હવે એક વાત આવી રહી છે કે જે ન તો ત્યાગ કરવા સમર્થ છે ન ઘરમાં ભગવત સેવા કરવા સમર્થ છે, આવો ત્રિશંકુ જેવો કોઈક એક વ્યક્તિ છે ભક્તિ માર્ગમાં, એના માટે એક મહાપ્રભુજી કોઈક ઉપાય બતાવી રહ્યા છે. હા, માઇકમાં બોલો. દેહાનુસંધાન વિસ્મૃત થઈ ગયું મુકેશભાઈનું. ના ના, બોલો, ફોન કરો. હરિસ્થાનમાં જઈને રહેવાનું. બરોબર, આખું બોલો હજી એટલું પૂરતું નથી, આટલી દવાથી નહીં થાય કામ. હજી પોતાનું ચિત્ત દૂષિત ન થઈ જાય એવી રીતે હરિસ્થાનમાં રહેવાનું, એટલે એ ત્યાં જઈ અને તાદ્રશયનો સંગ કરવાનો. અતસ્થેયમ હરિસ્થાને તદીયઈ સહ તત્પરે, તદીયઈ સહ તત્પરે, તો તદીયઈ તત્પરે તદીયઈ સહ હરિસ્થાને સ્થેયમ. આમ છે મહાપ્રભુજીનો આદેશ છે, હરિસ્થાનમાં તાત્પર્ય નથી, તદીયના તાત્પર્ય તદીયના તત્પર, એટલે જે ભગવત સેવા પરાયણ છે એવાની સાથે એની પરિચર્યામાં તત્પર રહો. હરિસ્થાનમાં નોર્મલી એવા ભગવદીઓ અવેલેબલ થઈ જાય છે, એટલે શ્રી મહાપ્રભુજી હરિસ્થાનનું કહી રહ્યા છે. પણ તાત્પર્ય ત્યાં હરિસ્થાન કરતાં પણ વધારે જે ભગવદીય જનો છે એના સંગનો અંદર તાત્પર્ય છે. નહીં તો વ્રજભક્તો ભગવાન જે વખતે મથુરા પધારી ગયા તે વખતે વ્રજભક્તોને ભગવાને કહ્યું હોત કે તો તમે હું જ્યાં છું ત્યાં આવી જાઓ, અતસ્થે એમ હરિસ્થાને. પણ શ્રી મહાપ્રભુજીએ ભગવાને એમને એ આદેશ નથી આપ્યો, ન વ્રજભક્તોએ એવું કોઈ આચરણ કર્યું છે. વ્રજભક્તો એમ કહી રહ્યા છે કે જો ભગવાન અમને વિરહ આપવા ઈચ્છી રહ્યા છે તો હવે એ વિરહને અમે કોઈ એવા હરિસ્થાનમાં જઈને એને શાંત કરવા નથી ઈચ્છતા. અમે ત્યાં ભગવદી ઉપલબ્ધ છે, પરસ્પર બધા ભગવત પરાયણ છે, એટલે અમે એકબીજાની સાથે હળી મળીને અમારા પ્રભુની ચર્ચા કરીશું, અમારી ભાવની વૃદ્ધિ કરીશું અને પ્રભુની પ્રતીક્ષા કરીશું. અમે ભગવાને કહેલું છે એનાથી અન્યથા આચરણ નહીં કરીએ. આ તાત્પર્ય છે. એક્ઝેક્ટલી એ જ ઉપાય અહીંયા શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગીને બતાવી રહ્યા છે કે જે ભગવત સેવા ઘરમાં કરવા સમર્થ નથી ગમે તે કારણસર, ન એનો ભાવ એટલો દ્રઢ છે કે ગ્રહનો પૂર્ણ ત્યાગ કરી શકે છે, એને શું કરવું? તો જે ભગવત સેવા પરાયણ ભગવદીયજનો છે એમના સાથે રહીને પ્રભુનો લીલા શ્રવણ કીર્તન સ્મરણ કરી શકાય છે, સાથે સાથે એ ભગવત સેવા જે કરી રહ્યા છે એમની આજ્ઞામાં રહીને એ ભગવદીયની પરિચર્યા પણ કરીને આપણે એક હાથ પવિત્ર કરી શકીએ છીએ. તો આ એ અવસ્થા શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. તે પછી આ જે ઉપાય છે એમાં ભગવદીય જનની સાથે કઈ રીતે રહેવું એનો પણ એક નીતિ મહાપ્રભુજીએ બતાવી છે. એ શું છે? અધૂરે વિપ્રાય, તો બરોબર છે, પણ તમે મને સમજાવો જરા એનો અર્થ શું. બહુ દૂર નહીં, બહુ પાસે ન જવું, પણ સુકામ બહુ દૂર ન રહેવું ને સુકામ બહુ પાસે ન જવું. યથા ચિત્તમ ન દુષ્યતિ. હા, હવે બોલો, સાંભળો બધા ધ્યાનથી, એકદમ માઇક મોઢા પાસે લઈને ઓન કરીને ચિત્ત શાંત કરીને પછી કહો. દોષો બહુ દેખાય નહીં એટલા માટે દૂર રહેવાનું, અને શ્રવણ કીર્તન અને એનો સંગ મળે એટલે નજીક રહેવું. નજીક રહેવાનું એટલે ન તો બહુ દૂર રહેવું ન બહુ નજીક રહેવું, એમ સુરક્ષિત અંતર જાળવીને કે જેથી જીવ બુદ્ધિથી આપણે એમાં દોષ જોતા ન થઈ જઈએ, અને જે આપણે આપણો સ્વાર્થ છે એ ન સાધી શકીએ અને સ્વાર્થથી વિપરીત અનર્થ લઈને ને ત્યાંથી આવી એવું ન થાય, એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એક નીતિ બતાવી છે. અને આ એક એવો યુનિવર્સલ સિદ્ધાંત છે કે બધી જગ્યાએ કામ લાગે એવો છે. અધૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. તે પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સેવાયામ વા કથાયામ વા યશ્યાશક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. આનો અર્થ કોઈ સમજાવશો? કોણ બોલો છો? અવાજ કોઈકનો આવ્યો પણ આઈડેન્ટિફાઈ ન થયો. બંને કરવી જોઈએ પછી. યાવત જીવમ તસ્ય નાશો. સેવા કરવી અથવા કથા કરવી. કોણ બોલે છે? હા હા, સેવા કરવી અથવા કથા કરવી. કથા પક્ષે મહત્વ આપવું કે સેવા પક્ષે મહત્વ આપવું, એ જો બંને સુદૃઢતાથી એ બંનેમાંથી એક પણ જો સુદૃઢતાથી કરવામાં આવશે તો મહાપ્રભુજી કહે છે યાવત જીવમ તસ્ય નાશો, એટલે આ જીવન એમને એ વૃત્તિનો અથવા ઠાકોરજી માટે એમનું જે ચિત્ત છે એનું કોઈ દિવસ ના થાય. યાવત જીવમ શબ્દ કોની સાથે જોડાઈ રહ્યો છે? યાવત જીવમ તસ્ય નાશો. નહીં, મારો પ્રશ્ન એ છે કે યાવત જીવન સેવા અને કથામાં આસક્તિ કે દ્રઢા જીવન પર્યંત જીવ જે છે જે ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યો છે અથવા તો કથા પક્ષમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે તેની વૃત્તિઓ આજીવન સુધી એવી ને એવી જળવાઈ રહેશે. મહાપ્રભુજી એવું કહે, તમે પાછળ જોડી રહ્યા છો, પણ એવું આપણે ન કહી શકીએ કે જે ભક્તિ માર્ગીની જીવન પર્યંત આસક્તિ દ્રઢાશક્તિ ભગવત સેવામાં અને ભગવત કથામાં અથવા કેવલ ભગવત કથાની અંદર રહેશે એનો કદી પણ ભક્તિ માર્ગમાંથી નાશ નહીં થાય. એટલે યાવત જીવન જે છે ને એને આસક્તિ દ્રઢાશક્તિની સાથે જે સાધન પકડ્યું છે એને જો આજીવન પકડી રાખશો તો નાશ નહીં થાય. યદિ જે સાધન પકડ્યું છે એને તો તમે છોડી દેશો કથાની અંદર એટલી બધી આસક્તિ હતી કે કાચી અંગાગીરી ખાઈને પણ